श्री ब्रह्म पुराण अध्याय 50 नाग तीर्थ नो महिमा। ब्रह्मा जी कहे छे, नाग तीर्थ ना नाम नो जे प्रसिद्ध क्षेत्र छे ते सगड़ी अभिष्ट वस्तुओं ने आपनारु तथा मंगलमय छे। त्यां भगवान नागेश्वर निवास करे छे। तेना महात्मय नी विस्तृत कथा पण सांभळो। प्रतिष्ठानपुर में चंद्रवंशी राजा सूरसेन राज्य करता था। ये समस्त गुणों ना सागर ने बुद्धिमान था। तेमने पोतानी पत्नी नी साथे संतान प्राप्ति माटे बहु यत्न करिया। दीर्घ काल पछी तेमने एक पुत्र थयो, परंतु ते भयानक आकार नो सर्प हतो। राजाए तेने बहु छुपावी ने राख्यो। कोई ने वात नी जाण न हती के राजा नो पुत्र सर्प छे। अंतपुर के बहार नी कोई व्यक्ति ने आ भेदनी जाण न हती। माता पिता सिवाय धात्री अमात्य पुरोहित वगैरे पण आ वात जाणता न हता। ते भयंकर सर्प ने जोईने पत्नी सहित राजा ने दररोज बहु दुख थतुं हतुं। तेमने लागतुं के आ सर्परूपी पुत्र करता तो पुत्रहीन रहेवू वधारे सारुं छे। ते हतो तो भयंकर सर्प, परंतु वातो मनुष्य जेवी करतो हतो। तेणे पिता ने कह्युं, मारा चुडाकरण उपनयन तथा वेदाध्ययन संस्कार कराओ। द्विज, ज्यां सुधी वेदनु अध्ययन करतो नथी त्यां सुधी शूद्र जेवो रहे छे। पुत्रनी आ वात सांभळीने सुरसेन बहु दुखी थया। तेमणे कोई ब्राह्मणने बोलावीने तेना संस्कार वगैरे कराव्या। वेदाध्ययन समाप्त करीने तेणे पोताना पिताने कह्युं, नृपश्रेष्ठ, मारा लग्न करावी दो, मने स्त्री प्राप्त करवानी इच्छा थई रही छे। मारो विश्वास छे, आम कर्या विना आपनो कोई पण कार्य सिद्ध नहीं थाय। पुत्रनो आ निश्चय जाणीने राजाए मंत्रीओने बोलाव्या ने तेना लग्न माटे आ प्रमाणे कह्युं, मारो पुत्र युवराज नागेश्वर बधा गुणोनी खाण छे। ते बुद्धिमान शूर दुर्जय तथा शत्रुओने संताप आपनारो छे। तेना लग्न करवा छे। हुं वृद्ध थयो, हवे पुत्रने राज्यनो भार सोंपीने निश्चित थवानी इच्छा छे। तमे सौ मारू हित साधवामां तत्पर थईने तेना लग्न माटे प्रयत्न करो। राजानी वात सांभळीने मंत्रीओ हाथ जोड़ीने बोलिया, महाराज, आपना पुत्र गुणोमां श्रेष्ठ छे अने आप पण सर्वत्र विख्यात छो। पछी आपना पुत्रना लग्न माटे सेनी मंत्रणा करवानी छे अने तेना माटे चिंता शा माटे? अमात्योनी वात सांभळीने राजा थोड़ा गंभीर थई गया। ए मंत्रीओने एवुं बतावा इच्छता न हता के मारो पुत्र सर्प छे, तथा मंत्रीओ पण आ वात थी अजाण ज रह्या। राजाए फरी कह्युं, कई कन्या वधारे गुणवाळी छे तथा क्यों राजा उत्तम कुळमां उत्पन्न श्रीमान अने उत्तम गुणोनो आश्रय छे? राजानुं आ कथन सांभळीने अमात्यमांथी एक परम बुद्धिमान पुरुष जे महाराजना संकेतने समजनार हता तेमनो विचार जाणीने बोल्या, महाराज, पूर्व देश में विजय नामना एक राजा छे। तेमनी पासे हाथी घोड़ा रत्नोनो भंडार छे। महाराज विजय ने 8 पुत्रों छे, जो मोटा धनुर्धर छे। तेमनी बहन भोगवती साक्षात लक्ष्मी जेवी छे। राज, ते आपना पुत्र माटे सुयोग्य पत्नी थसे। वृद्ध अमात्यनी वात सांभळीने राजाए कह्युं, राजा विजयनी ते कन्या मारा पुत्र ने माटे कई रीते प्राप्त थई शके बताओ। वृद्ध अमात्ये कह्युं, महाराज, तमारा मनमां जे वात छे हुं ते समझी गयो। हवे आप कार्य सिद्धि माटे मने जवानी आज्ञा आपो। महाराज सूरसेने आभूषण वस्त्र वगैरेथी वृद्ध मंत्रीनो सत्कार करीने तेमने बहु मोटी सेना साथे मोकल्या। पूर्व देशमां जईने महाराज विजयने मळ्या तथा विविध प्रकारनी वातचीत अने नीतियुक्त उपायोथी एमणे राजाने संतुष्ट कर्या। मंत्रीए राजकुमारी भोगवती अने युवराज नागना लग्न निश्चित करावी दीधा। राजा विजये कन्या आपवानो स्वीकार करी लीधो। वृद्ध मंत्रीए पाछा आवीने सूरसेनने लग्न नक्की थयाना बधा समाचार कही संभळाव्या। त्यार पछी घणो समय व्यतीत थई जवाथी वृद्ध मंत्री बीजा मंत्रीओनी साथे एकाएक राजा विजयने त्यां गया अने आ प्रमाणे कह्युं, राजन, महाराज सूरसेनना राजकुमार नाग बहु बुद्धिमान अने गुणोना समुद्र छे। ए स्वयं अहीं आववा इच्छता नथी। क्षत्रियोना लग्न अनेक प्रकारे थाय छे। તેથી આ લગ્ન શસ્ત્રો દ્વારા થઈ જાય તો સારું છે. વૃદ્ધ મંત્રીની વાત સાંભળીને તેને રાજા વિજયે સત્ય માની અને ભોગવતીના લગ્ન શસ્ત્ર સાથે જ શાસ્ત્ર વિધિ અનુસાર સંપન્ન થયા. લગ્ન પછી રાજાએ બહુ હર્ષ સાથે અનેક ગાયો, સોનું અને અશ્વ વગેરે સામગ્રી દહેજમાં આપીને કન્યાને વિદાય કરી, સાથે પોતાના અમાત્યોને પણ મોકલ્યા. વૃદ્ધ મંત્રી વગેરે પ્રતિષ્ઠાનમાં આવીને મહારાજ સુરસેનને તેમની પુત્રવધુ સમર્પિત કરી દીધી. રાજા વિજયે જે વિનયપૂર્વક વચન કહ્યા હતા તે પણ સુરસેનને સંભળાવ્યા અને તેમની આપેલી દહેજની સામગ્રી, અદ્ભુત આભૂષણ, દાસીઓ તથા વસ્ત્ર વગેરે આપી દીધા. આ બધા કાર્યનું સંપાદન કરીને તે બધા કૃતકૃત્ય થઈ ગયા. રાજકુમારી ભોગવતીની સાથે રાજા વિજયના જે મંત્રીઓ આવ્યા હતા તેમનો રાજા સુરસેને બહુ સન્માન સાથે સ્વાગત સત્કાર કર્યો, જેને સાંભળીને રાજા વિજયને પ્રસન્નતા થાય એવું વર્તન કરીને બધાને વિદાય કર્યા. રાજા વિજયની કન્યા રૂપવતી હતી. તે સુંદરી સદા પોતાના સાસુ સસરાની સેવામાં તત્પર રહેતી હતી. ભગવતીનો પતિ અત્યંત ભીષણ મહાનાગ રત્નોથી સુશોભિત એકાંતમાં સ્થાનમાં પુષ્પોથી સજાવેલી સુખદ સૈયા પર આરામ કરતો હતો. તેણે પોતાના માતા પિતાને વારંવાર કહ્યું, મારી પત્ની રાજકુમારી મારી પાસે કેમ આવતી નથી? પુત્રની આ વાત સાંભળીને તેની માતાએ ધાત્રીને કહ્યું, તમે ભોગવતીને જઈને કહો તમારો પતિ એક સર્પ છે, જુઓ આ સાંભળીને તે શું કહે છે. બહુ સારું કહીને ધાત્રી ભોગવતી પાસે ગઈ અને એકાંતમાં વિનિત ભાવે બોલી, કલ્યાણી, હું તમારા પતિને જાણું છું, એ દેવતા છે, પરંતુ આ વાત કોઈને કહેશો નહીં, એ મનુષ્ય નહીં સર્પ રૂપે છે. ધાત્રીની વાત સાંભળીને ભોગવતીએ કહ્યું, મનુષ્ય કન્યાને સામાન્યતઃ મનુષ્ય જ પતિ મળતો હોય છે, જો દેવ જાતિનો પુરુષ પતિ રૂપે પ્રાપ્ત થાય તો શું કહેવું, એ તો બહુ પુણ્યથી મળે છે. ધાત્રીએ ભોગવતીની વાત સર્પને, તેની માતાને અને મહારાજ સુરસેનને પણ કહી. ભોગવતીએ પણ ધાત્રીને બોલાવીને કહ્યું, તમારું કલ્યાણ થાઓ, મને મારા સ્વામીના દર્શન તો કરાવો. ત્યારે ધાત્રીએ તેને લઈને અત્યંત ભયાનક સર્પના દર્શન કરાવ્યા. તે સુગંધિત ફૂલો પાથરેલી સૈયા પર બિરાજમાન હતો. એકાંત ગૃહમાં રત્નોથી વિભૂષિત ભયાનક સર્પના આકારમાં બેઠેલા પોતાના સ્વામીને જોઈને ભોગવતીએ હાથ જોડીને કહ્યું, હું ધન્ય અને અનુગ્રહિત છું જેના પતિ દેવતા છે, પતિ જ સ્ત્રીની ગતિ છે. આ સાંભળીને નાગને બહુ પ્રસન્નતા થઈ. તેણે મલકાઈને કહ્યું, સુંદરી હું તમારી ભક્તિથી સંતુષ્ટ છું, બોલો તમને કયું અભિષ્ટ વરદાન આપું. તમારા અનુગ્રહથી મારી સમગ્ર સ્મરણ શક્તિ જાગૃત થઈ ગઈ છે. મને પિનાકધારી દેવાધિદેવ ભગવાન શંકરે શ્રાપ આપ્યો છે. શેષ નાગનો બળવાન પુત્ર નાગ, જે ભગવાન શંકરના હાથનું કંકણ બનીને રહે છે, તે જ હું તમારો પતિ છું અને તમે તે જ પૂર્વજન્મના મારા પત્ની ભોગવતી છો. એક દિવસ ભગવાન શંકર એકાંતમાં પાર્વતીજી સાથે બેઠા હતા. ત્યાં પાર્વતીજીએ એક વાત કહી જેને સાંભળીને ભગવાન શિવ ખડખડાટ હસી પડ્યા. તે સમયે મને પણ હસવું આવી ગયું. એનાથી ક્રોધિત થઈને ભગવાને મને આ શ્રાપ આપ્યો, તું મનુષ્ય યોનિમાં સર્પ રૂપે જન્મ લઈને જ્ઞાની થઈશ. કલ્યાણી, આ શ્રાપ સાંભળીને તમે અને મેં પણ ભગવાનને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરી. ત્યારે તેમણે કહ્યું, જ્યારે તમે ગૌતમીના તટ પર મારી પૂજા કરશો અને હું તમારા અંતકરણમાં જ્ઞાન મૂકીશ, તે સમયે તમે ભોગવતીની કૃપાથી શ્રાપ મુક્ત થઈ જશો. તેથી મારા પર આ સંકટ આવ્યું છે. તમે મને ગૌતમીના તટ પર લઈ જાઓ અને મારી સાથે જ ભગવાનની પૂજા કરો, એનાથી મારો શ્રાપ નિવૃત્ત થઈ જશે અને આપણે બંને ફરીથી ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરીશું. કષ્ટમાં પડેલા સમસ્ત પ્રાણીઓને માટે સદા ભગવાન શિવ જ પરમ ગતિ છે. પતિની આ વાત સાંભળીને ભગવતી તેમને સાથે લઈને ગૌતમીના તટ પર ગઈ અને ત્યાં ગૌતમીમાં સ્નાન કરીને તેણે શિવની પૂજા કરી. એનાથી પ્રસન્ન થઈને ભગવાને તે સર્પને દિવ્ય રૂપ પ્રદાન કર્યું. ત્યારે તે પોતાના માતા પિતાને પૂછીને શિવલોકમાં જવા તૈયાર થયો. આ જાણીને પિતાએ કહ્યું, બેટા તું એક જ મારો પુત્ર અને યુવરાજ છે, તેથી આ સમસ્ત રાજ્યનું પાલન કર અને ઘણા પુત્ર ઉત્પન્ન કરીને મારા સ્વર્ગગમન બાદ શિવલોકમાં જજે. પિતાની વાત સાંભળીને નાગરાજે કહ્યું, સારું એવું જ કરીશ. પછી એ ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને પોતાની પત્નીને સાથે રહેવા લાગ્યા. પિતા માતા અને પુત્રોની સાથે તેમણે તે વિશાળ રાજ્યનો ઉપભોગ કર્યો અને જ્યારે પિતા સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યારે પોતાના પુત્રોને રાજ્ય સોંપીને પત્ની અને અમાત્ય વગેરેની સાથે શિવપુરમાં ગયા. ત્યારથી તે તીર્થ નાગ તીર્થના નામથી વિખ્યાત થયું. ત્યાં ભોગવતી દ્વારા સ્થાપિત ભગવાન નાગેશ્વર બિરાજે છે. તે તીર્થમાં કરેલું સ્નાન દાન અભિષ્ટ ફળ આપે છે. અધ્યાય 50 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.